श्री पद्म पुराण पाताल खंड अध्याय 10। सुकन्या द्वारा पति नी सेवा, चवन ने यौवन प्राप्ति, तेमना द्वारा अश्विनी कुमारों ने यज्ञ भाग अर्पण तथा चवन नो अयोध्या गमन। सुमतीए कह्यू, हे सुमित्रानंदन, राजा सरियातीना चाल्या गया पछी महर्षि चवन पत्नी रूपे प्राप्त थयेली तेमनी कन्या साथे पोताना आश्रम में रहवा लाग्या। तेने प्राप्त करीने तेमने बहु प्रसन्नता थई हती। योगाभ्यास में प्रवृत्त होवाना कारणे तेमना संपूर्ण पाप नाश पाम्या हता। ते कन्या पोताना श्रेष्ठ पतिनी भगवत बुद्धि थी सेवा करवा लागी। जो कि तेओ नेत्रहीन हता अने वृद्धत्वना कारणे तेमनी शारीरिक शक्ति क्षीण थई चूकी हती, छता पण तेमने पोतानो अभिष्ट पूर्ण करनारा पोताना कुळदेवता समान समझीने तेमनी शुश्रूषा करती हती। जेम सची इंद्रनी सेवामां तत्पर थईने प्रसन्नता प्राप्त करे छे, तेज प्रमाणे ते सुंदरी सतीने पोताना प्रियतम पतिनी सेवामां बहु आनंद आवतो हतो। पति पण सामान्य नहीं, तपस्याना भंडार हता अने तेमनो मनोभाव बहु ज गंभीर हतो। छता पण ते तेमनी दरेक चेष्टाने जाणी लेती, दरेक अभिप्राय ने समझी ने शुश्रूषा में संलग्न रहती हती। ते सुंदर शरीरवाळी राजकुमारी बधा अशुभ लक्षणों थी संपन्न ने नाजुक शरीरवाळी कुशांगी हती, तो पण फल मूल ने जलनो आहार करती रही ने पोताना स्वामीना चरणों नी सेवा करती हती। सदा पतिनी आज्ञानु पालन करवा माटे तैयार रहती हती अने तेमना ज पूजन आदर सत्कार में समय पसार करती हती। संपूर्ण प्राणियों हित साधवा मा तेनो बहु अनुराग हतो। ते काम दंभ द्वेष लोभ भय अने मदनो परित्याग करीने सावधानी साथे तत्पर रहीने सर्वदा चवन मुनि ने संतुष्ट राखवानो प्रयत्न करती हती। महाराज, आ प्रमाणे वाणी शरीर अने क्रिया द्वारा मुनि नी सेवा करती रहीने ते राजकुमारी 1000 वर्ष व्यतीत करी दीधा तथा पोतानी कामना ने मनमाज राखी मुनि सामे कदी प्रगट न करी। एक समय नी वात छे, मुनि ना आश्रम पर देवोना वैद्य अश्विनी कुमार पधार्या। सुकन्याए स्वागत द्वारा तेमनु सन्मान करीने ते बन्नेनु पूजन आतिथ्य सत्कार करी। सरियाती कुमारी सुकन्याए करेला पूजन तथा अर्धपाद्य वगैरे थी ते सुंदर शरीर वाला अश्विनी कुमारोना मनमा बहु प्रसन्नता थई। तेमणे स्नेहवश ते सुंदरी ने कह्यू, देवी, तमे कोई वरदान मांगो ते बन्ने देव वैद्यों ने संतुष्ट जोईने बुद्धिमती स्त्रियों में श्रेष्ठ राजकुमारी सुकन्याए तेमनी पासे वरदान मांगवानो विचार कर्यो। पोताना पतिना अभिप्राय ने जाणीने तेणे कह्यू, देवताओ, जो तमे मारा पर प्रसन्न छो तो मारा पति ने नेत्र प्रदान करो। सुकन्यानु आ मनोहर वचन सांभळीने तथा तेना सतीत्वने जोईने ते श्रेष्ठ वैद्यए कह्यू, जो तमारा पति अमने यज्ञमा देवोचित भाग अर्पण करी सके तो अमे तेमना नेत्रोमा स्पष्ट रूपे जोवानी शक्ति पैदा करी शकीए छीए। चवने पण ते बन्ने तेजस्वी देवताओने यज्ञमा भाग आपवाने माटे हा पाड़ी दीधी। त्यारे ते बन्ने अश्विनी कुमार अत्यंत प्रसन्न थईने महान तपस्वी चवनने कहेवा लाग्या, मुने सिद्ध द्वारा तैयार करेला कुंडमा तमे डुबकी मारो। आम कहीने तेमणे चवन मुनि ने जेमनुं शरीर वृद्धावस्थानो ग्रास बनी चूक्यो हतुं तथा जेमना शरीरनी बधी नस नाड़ीओ स्पष्ट देखाई रही हती तेमने ते कुंडमां प्रवेश कराव्यो अने स्वयं अश्विनी कुमारोए पण तेमां डुबकी लगावी। त्यार पछी ते कुंडमांथी 3 पुरुष प्रगट थया जे अत्यंत सुंदर अने स्त्रीओना मनने मोहित करनारा हता। ते त्रणेयनुं रूप एक सरखुं हतुं, सोनाना हार कुंडल तथा सुंदर वस्त्र तेमना शरीर पर शोभी रह्या हता। सुंदर शरीर वाली सुकन्या ते त्रणेयने अत्यंत रूपवान अने सूर्य जेवा तेजस्वी जोईने पोताना पतिने ओळखी न सकी। त्यारे ते साध्वी बन्ने अश्विनी कुमारोना शरणमां गई। सुकन्याना पातिवृत्यथी संतुष्ट थईने तेमणे तेना पतिने देखाड़ी दीधा અને ઋષિની વિદાય લઈ તે બંને વિમાન પર બેસીને સ્વર્ગમાં ચાલ્યા ગયા। હવે એમને વાતની ખાતરી થઈ ગઈ હતી કે જ્યારે મુનિ યજ્ઞ કરશે ત્યારે તેઓ અમને પણ અવશ્ય ભાગ આપશે. ત્યાર પછી કોઈ સમયે રાજા સરિયાતીના મનમાં યજ્ઞ દ્વારા દેવતાઓની પૂજા કરવાની ઈચ્છા થઈ. તે સમયે તેમણે મહર્ષિ ચવનને બોલાવવા માટે પોતાના સેવકોને મોકલ્યા. તેમના બોલાવવાથી મહાતપસ્વી વિપ્રવર ચવન ત્યાં ગયા. તેમની સાથે તેમની ધર્મપત્ની સુકન્યા પણ હતી, જે મુનિઓ સમાન આચાર વિચારનું પાલન કરવામાં પરિપક્વ થઈ ગઈ હતી. જ્યારે પત્નીની સાથે તે મહર્ષિ રાજભવનમાં પધાર્યા ત્યારે મહાયશસ્વી રાજા સરિયાતીએ જોયું કે મારી પુત્રીની પાસે એક સૂર્ય જેવો તેજસ્વી પુરુષ ઊભો છે. સુકન્યાએ પિતાના ચરણોમાં પ્રણામ કર્યા, પરંતુ સરિયાતીએ તેને આશીર્વાદ ન આપ્યા. તેઓ થોડા નારાજ થઈને પુત્રીને કહેવા લાગ્યા, અરી ત્યાં શું કર્યું? પોતાના પતિ મહર્ષિ ચવનને જે સર્વ લોકોના વંદનીય છે, ધોખો તો આપ્યો નથી ને? શું તેમને વૃદ્ધ અને અપ્રિય સમજીને છોડી દીધા? અને હવે તું જાર પુરુષની સેવા કરી રહી છે. તારો જન્મ તો શ્રેષ્ઠ પુરુષોના કુળમાં થયો છે, પછી આવી અવળી મતિ તને ક્યાંથી પ્રાપ્ત થઈ? આમ કરીને તું તો તારા પિતા અને પતિ બંનેને નરકમાં નાખી રહી છે. પિતા નામ કહ્યા પછી પવિત્ર મુસ્કાન વાળી સુકન્યા થોડું મુસ્કાઈને બોલી, પિતાજી, આ જાર પુરુષ નથી, તમારા જમાઈ ભૃગનંદન મહર્ષિ ચવન જ છે. ત્યાર પછી તેમણે પતિની નવી અવસ્થા અને સૌંદર્ય પ્રાપ્તિના પૂરા સમાચાર પિતાને કહી સંભળાવ્યા. સાંભળીને રાજા સરિયાતીને બહુ આશ્ચર્ય થયું અને તેમણે અત્યંત પ્રસન્ન થઈને પુત્રીને છાતીએ લગાડી દીધી. ત્યાર પછી ચવને રાજા પાસે સોમયાગનું અનુષ્ઠાન કરાવ્યું અને સોમપાનના અધિકારી ન હોવા છતાં પણ બંને અશ્વિની કુમારોને માટે તેમણે સોમરસનો ભાગ નિશ્ચિંત કર્યો. મહર્ષિ તપોબળથી સંપન્ન હતા, તેથી તેમણે પોતાના તેજથી અશ્વિની કુમારોને સોમરસનું પાન કરાવ્યું. અશ્વિની કુમાર વૈદ્ય હોવાના કારણે પંક્તિ પાવન દેવતાઓમાં ગણાતા ન હતા, તેમને દેવતાઓ પોતાની પંક્તિમાં બેસાડતા ન હતા. પરંતુ તે દિવસે બ્રાહ્મણ શ્રેષ્ઠ ચવને તેમને દેવોની પંક્તિમાં બેસવાના અધિકારી બનાવ્યા. આ જોઈને ઇન્દ્રને ક્રોધ આવી ગયો અને તેઓ હાથમાં વજ્ર લઈને તેમને મારવા તૈયાર થયા. વજ્રધારી ઇન્દ્રને પોતાનો વધ કરવા માટે તત્પર જોઈને બુદ્ધિમાન મહર્ષિ ચવને એકવાર હુંકાર કર્યો અને તેમની ભુજાઓને સ્તંભિત કરી દીધી. તે સમયે બધા લોકોએ જોયું કે ઇન્દ્રની ભુજાઓ જળવત થઈ ગઈ છે. ભુજાઓ સ્તંભિત થઈ જવાથી ઇન્દ્રની આંખો ઉઘડી અને તેમણે મુનિની સ્તુતિ કરતા કહ્યું, સ્વામી, તમે અશ્વિની કુમારોને યજ્ઞ ભાગ અર્પણ કરો, હું રોકતો નથી. તાત, એકવાર મેં જે અપરાધ કર્યો છે તેને ક્ષમા કરો. તેમના પ્રમાણે કહેવાથી દયાસાગર મહર્ષિએ તરત ક્રોધ ત્યાગી દીધો અને ઇન્દ્રની ભુજાઓ પણ તરત બંધન મુક્ત થઈ ગઈ, તેની જડતા દૂર થઈ ગઈ. આ જોઈને બધા લોકોના હૃદય વિસ્મયપૂર્ણ કુતૂહલથી ભરાઈ ગયા. તેઓ બ્રાહ્મણોની શક્તિની પ્રશંસા કરવા લાગ્યા. ત્યાર પછી શત્રુઓને તપાવનારા મહારાજ સરિયાતીએ બ્રાહ્મણોને ખૂબ ધન આપ્યું અને યજ્ઞના અંતમાં અવભૂત સ્નાન કર્યું. હે સુમિત્રાનંદન, તમે મને જે પૂછ્યું હતું તે બધું મેં તમને કહી સંભળાવ્યું. મહર્ષિ ચવન તપસ્યા અને યોગ બળથી સંપન્ન છે. આ તપોમૂર્તિ મહાત્માને પ્રણામ કરીને તમે વિજયના આશીર્વાદ લો અને શ્રીરામચંદ્રજીના મનોહર યજ્ઞમાં એમને પત્ની સહિત પધારવાની પ્રાર્થના કરો. શેષજી કહે છે, શત્રુઘ્ન અને સુમતિ વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થઈ રહ્યો હતો, એટલામાં યજ્ઞનો ઘોડો આશ્રમ પાસે આવી પહોંચ્યો અને તે પવિત્ર આશ્રમમાં ફરી ફરીને મુખના અગ્રભાગથી થરોના અંકુર ચરવા લાગ્યા. એ દરમિયાન શત્રુઘ્ન પણ ચવન મુનિના સુંદર આશ્રમ પર પહોંચી ગયા. ત્યાં જઈને તેમણે સુકન્યાની પાસે બેઠેલા મહર્ષિ ચવનના દર્શન કર્યા, જેઓ તપસ્યાના મૂર્તિમાન સ્વરૂપ દેખાતા હતા. સુમિત્રા કુમારે પોતાનું નામ કહીને મુનિના ચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું, મુને, હું શ્રી રઘુરાજજીનો ભાઈ અને આ ઘોડાનો રક્ષક શત્રુઘ્ન છું. મારા મહાન પાપોની શાંતિ માટે આપને નમસ્કાર કરું છું. આ વચન સાંભળીને મુનિવર ચવને કહ્યું, નરશ્રેષ્ઠ શત્રુઘ્ન, તમારું કલ્યાણ થાઓ. આ યજ્ઞ રૂપી અશ્વનું પાલન કરવાથી સંસારમાં તમારા અનુરૂપ તમારા અનુપમ યશનો વિસ્તાર થશે. શત્રુઘ્નને આમ કહીને મહર્ષિએ આશ્રમવાસી બ્રાહ્મણોને કહ્યું, બ્રહ્મર્ષિઓ આશ્ચર્યની વાત જુઓ, જેમના નામનું સ્મરણ અને કીર્તન વગેરે મનુષ્યના સમસ્ત પાપોને નાશ કરી દે છે, પાપોનો નાશ કરી દે છે, તે ભગવાન શ્રીરામ પણ યજ્ઞ કરવાના છે. મહાન પાતકી અને પરસ્ત્રી લંપટ પણ જેમના નામનું સ્મરણ કરીને આનંદપૂર્વક પરમ ગતિને પ્રાપ્ત થાય છે. મહાપાતક સંયુક્તા પરદારસ્તા પરદારરતા નરાહા યન નામ સ્મરણે યુક્તા મુદા યાંતિ પરામ ગતિ. 16મા અધ્યાયનો 33મો શ્લોક. જેમના ચરણ કમળોની ધૂળ પડવાથી પથ્થરની મૂર્તિ બનેલી અહલ્યા તરત મનહર રૂપ ધારણ કરીને મહર્ષિ ગૌતમની ધર્મપત્ની થઈ ગઈ. રણક્ષેત્રમાં જેમના મનોહારી રૂપનું દર્શન કરીને દૈત્યોએ તેમના જ નિર્વિકાર સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું, તથા યોગીઓ સમાધિમાં જેમનું ધ્યાન કરીને યોગારૂઢ અવસ્થામાં પહોંચી ગયા અને સંસારના ભયથી મુક્ત થઈને પરમ પદને પ્રાપ્ત થઈ ગયા, તે જ શ્રી રઘુનાથજી યજ્ઞ કરી રહ્યા છે. આ કેવી અદ્ભુત વાત છે! મારું ધન્ય ભાગ છે, મારું ધન્ય ભાગ્ય છે, જે હવે શ્રી રામચંદ્રજીના એ સુંદર મુખની ઝાંખી કરીશ, જેમના નેત્રોના છેડાનો ભાગ મેઘના જળની સમાનતા કરે છે, જેમની નાસિકા મનોહર અને ભ્રુકુટી સુંદર છે, તથા જે વિનયથી ઝૂકેલી છે, જીભ તે જ ઉત્તમ છે જે શ્રી રઘુનાથજીના નામોનું આદરથી કીર્તન કરે છે, જે આનાથી વિપરીત આચરણ કરે છે તે તો સાપના જેવી જીભ છે. સા જીવહા રઘુનાથસ્ય નામ કીર્તન માદરત કરોતિ વિપરીતા યા ફણીનો રસનાશમાં. 16મા અધ્યાયનો 39મો શ્લોક. આજે મને મારી તપસ્યાનું પવિત્ર ફળ પ્રાપ્ત થઈ ગયું. હવે મારા બધા મનોરથ પૂર્ણ થઈ ગયા, કેમ કે બ્રહ્મા વગેરે દેવતાઓને પણ જેમના દર્શન દુર્લભ છે, ભગવાન શ્રીરામના તેજ મુખના હું આ નેત્રોથી દર્શન કરીશ. તેમના ચરણોની રજથી પોતાના શરીરને પવિત્ર કરીશ, તથા તેમના અત્યંત પવિત્ર લીલા ચરિત્રનું વર્ણન કરીને પોતાની રસનાને પાવન કરીશ. આ પ્રકારની વાતો કરતા કરતા શ્રીરામના ચરણોનું સ્મરણ થવાથી મહર્ષિનો પ્રેમભાવ જાગૃત થઈ ગયો. તેમની વાણી ગદગદ થઈ ગઈ અને નેત્રોથી અશ્રુધારા વહેવા લાગી. તેઓ મુનિઓની સામે જ અશ્રુપૂર્ણ કંઠે પોકારવા લાગ્યા, હે શ્રી રામચંદ્ર, હે રઘુનાથ, હે ધર્મમૂર્તે, હે ભક્તો પર દયા કરનારા પરમેશ્વર, આ સંસારથી મારો ઉદ્ધાર કરો. આટલું બોલતા બોલતા મહર્ષિ ધ્યાનમગ્ન થઈ ગયા. તેમને મારા તારાનું જ્ઞાન ન રહ્યું. તે સમયે શત્રુઘ્ન મુનિને કહ્યું, સ્વામીન, તમે અમારા શ્રેષ્ઠ યજ્ઞને પોતાના ચરણોની રજથી પવિત્ર કરો. બધા લોકો દ્વારા એકમાત્ર પૂજાતા મહાબાહુ શ્રી રઘુનાથજીનું પણ બહુ સૌભાગ્ય છે કે તેઓ તમારા જેવા મહાત્માના અંતઃકરણમાં નિવાસ કરે છે. શત્રુઘ્નના પ્રમાણે કહ્યા પછી મનુવર ચવન આનંદ મગ્ન થઈ ગયા અને પોતાના સંપૂર્ણ અગ્નિઓને સાથે લઈને પરિવાર સહિત ત્યાંથી અયોધ્યા જવા પ્રસ્થાન કર્યું. તેમને પગપાળા જતા જોઈને અને શ્રી રઘુનાથજીના ભક્ત જાણીને હનુમાનજીએ વિનયપૂર્વક શત્રુઘ્નને કહ્યું, સ્વામીન, જો તમે કહો તો મહાપુરુષોમાં શ્રેષ્ઠ આ રામ ભક્ત મહર્ષિને હું અયોધ્યા પહોંચાડી દઉં. હનુમાનજીના ઉત્તમ વચન સાંભળીને શત્રુઘ્ને તેમને આજ્ઞા આપી, હનુમાનજી જાઓ, મુનિને પહોંચાડી આવો. ત્યારે હનુમાનજીએ મુનિને કુટુંબ સહિત પોતાની પીઠ પર બેસાડી દીધા અને સર્વત્ર વિચરનારા વાયુની જેમ તેમને તરત અયોધ્યામાં પહોંચાડી દીધા. મુનિને આવેલા જોઈને શ્રીરામ બહુ પ્રસન્ન થયા અને પ્રેમ વિહ્વળ થઈને તેમણે મુનિને માટે અર્ધ પાદ્ય વગેરે અર્પણ કર્યા. ત્યાર પછી તેઓ બોલ્યા, મુનિ શ્રેષ્ઠ, આજે તમારા દર્શન કરીને હું ધન્ય થઈ ગયો. તમે બધી સામગ્રીઓ સહિત મારા યજ્ઞને પવિત્ર કરી દીધો. ભગવાનના વચન સાંભળીને મુનિવર ચવન બહુ સંતુષ્ટ થયા. પ્રેમોદ્વેગના કારણે તેમના શરીરમાં રોમાંચ થઈ આવ્યો. તેઓ બોલ્યા, પ્રભુ, તમે બ્રાહ્મણો પર પ્રેમ રાખવા વાળા અને ધર્મ માર્ગના રક્ષક છો. તેથી તમારા દ્વારા બ્રાહ્મણનું સન્માન થવું ઉચિત છે. અધ્યાય 10 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.